શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સદ્ગુરુ નારાયણદાસજી સ્વામી એમના જીવનની અંદર જે આ જીવન ટેક નિયમ પાળ્યા એમને આપણે પ્રસંગોની વાતો ગઈકાલે સાંભળી. સ્વામીને બીજું નિયમ હતું, એક તો નિસ્વાદી વર્તમાન ઉપર પહેલું નિયમ કે ગળું ચીકણું એ સ્વામી જમતા નહીં. બીજું નિયમ યોગેશ્વરદાસ સ્વામીએ એવું આપ્યું હતું કે રાત્રે 11 વાગ્યા સુધી શાસ્ત્રોનો અભ્યાસ કરવો કા માળા કરવી. એ નિયમને અનુસારે સદગુરુ નારાયણદાસજી સ્વામી અભણ હોવા છતાં બહુ ઓછું ભણ્યા હતા. જે સંતો પાસેથી થોડું વાંચતા લખતા એ શીખ્યા, એમાંથી એમને જે શાસ્ત્રો પ્રાકૃત ભાષાના હતા એટલે ગુજરાતી ભાષાના હતા એ શાસ્ત્રોનું પઠન કરતા. આખો દિવસ તો સેવા પ્રવૃત્તિમાં હોય, સહેજે નાના સાધુ હોય એટલે સેવાઓ વધારે રહેતી હોય, રસોડાની અંદર ભંડારમાં સેવાઓ હોય, ગૌશાળામાં સેવા હોય, નાની મોટી મંદિર વાળવું ચોળવું સાફ સફાઈ એ બધી સેવાઓ હોય, સંતો જાજા હોય એટલે એ સેવાઓ હોય, એ વખતે બધું જ જાતે થાય. સાથે સાથે સવારથી સાંજ સુધીમાં 5 વખત તો કથાઓ થાય એટલે 5 કથામાં હાજરી આપવાની, આરતી સ્તુતિ નિયમ અને જૂના સમયની અંદર સભાઓ 2-2 કલાક સુધી ચાલતી. સાંજે આરતી પડે, આરતીનો બેલ થાય ત્યારથી સંતો જાય તો છેલ્લે પોઢણિયું પૂરું થાય પછી છૂટા પડે, તો ત્યાં સુધીમાં ક્યારેક 2 કલાક ને ક્યારેક 2.5 કલાક થઈ ગયા હોય. આખો દિવસ સેવા ભજન અને એમાંથી જ્યાં સમય મળે, એટલે સ્વામીને એવું સહજ અંગ કે યોગેશ્વરદાસ સ્વામીએ કહ્યું છે એટલે આપણે શાસ્ત્રો વાંચવા એમ. અને બાલમુકુંદાસ સ્વામી એ પણ અભ્યાસ કરાવતા. એમણે ઘણા બધા શાસ્ત્રો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, બ્રહ્મવિલાસ, મુકુંદ બાવની, વિવેક ચિંતામણી, એમાંથી અમુક તો સ્વામીએ કંઠસ્થ કરી લીધા, આખે આખા શાસ્ત્ર જ કંઠસ્થ. એમ કહેવાય છે કે મુકુંદ બાવની અને બ્રહ્મવિલાસની અંદર સ્વામીને મોટા ભાગનું બધું જ કંઠસ્થ હતું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, વચનામૃત, નિષ્કુળાનંદ કાવ્ય એમનું નિયમિત દરરોજ વાંચન કરે. એટલે નંદ સંતો અને મહારાજે જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે એનું દરરોજ વાંચન કરે, દરરોજ વાંચન કરે, એટલે સિદ્ધાંતો હૃદયની અંદર ઉતરતા જાય, એની સ્પષ્ટતા થતી જાય અને જીવનમાં ઉતરતા જાય. એટલે નારાયણદાસ સ્વામી છે એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કહેવાતા. આમ સંસ્કૃત નહોતા ભણ્યા પણ સંસ્કૃતના વિદ્વાનોને જે સિદ્ધાંતોની સ્પષ્ટતા ન હોય એટલી સ્પષ્ટતા એમના હૃદયની અંદર. આપણા મૂળ ગ્રંથોની અંદર નંદ સંતોને જેટલી સ્પષ્ટતા, શ્રીજી મહારાજને જેટલી સ્પષ્ટતા, એટલી સ્પષ્ટતા નારણદાસ સ્વામીને થઈ ગઈ. કરત કરત અભ્યાસા જડમતી હોત સુજાણ. નારણદાસ સ્વામી અભણ સંત, પણ શાસ્ત્રોનું દરરોજ પરિશીલન, દરરોજ પઠન નિયમિત રીતે, એટલે એમને આ બધા સિદ્ધાંતો એ હૃદયની અંદર ઉતરી ગયા. એક સમયની વાત છે, વડતાલની અંદર વિહારીલાલજી મહારાજે સંતોની છાવણી કરાવેલી. છાવણી એટલે શિબિર, એમ અત્યારના આપણે ભાષામાં કહીએ તો શિબિર. એમાં વડતાલ, ગઢપુર, જૂનાગઢ વગેરે તમામ દેશોના સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ એ બધાએ આવ્યા હતા. હવે વડતાલમાં જે વખતે 1000 સંતો હતા અને બીજા બધા સંતો ભેળા થાય એટલે કેટલા બધા સંતો થાય. ભગવાન જેવા પવિત્ર આચાર્ય વિહારીલાલજી મહારાજ, આટલા પવિત્ર સંતો, અને સવારથી સાંજ સુધી વચનામૃત, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, સંતો કથા વાર્તા કરે, મહારાજ શ્રી આશીર્વાદ આપે, અને સવારથી સાંજ સુધી બ્રહ્મરસની વેલી હેલી વરસતી હોય, ધૂન ભજન સ્મરણ, એમાં આટલા બધા સંતો ભેળા થયા હોય એટલે સેજે બીજા સંતોની સેવા, એમને રાજી કરવા, એમને કંઠસ્થ કરેલું હોય એ સંભળાવવું, આખો દિવસ આમ આપણે ઋષિકેશની શિબિરમાં જઈએ 6-7 દિવસ હોય, પણ સવારથી સાંજ સુધી કેવો આનંદ આનંદ થઈ જાય. એમ આ છાવણીની અંદર સંતોને એટલો બધો આનંદ આનંદ થઈ ગયો. એમાં જૂનાગઢથી બાલમુકુંદાસ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી બધા સંતો આવેલા, નાના સાધુ નારણદાસ સ્વામી પણ આવેલા. એમાં એક દિવસ એક વિદ્વાન બ્રાહ્મણ, એ વિશાળ સભા ભરાઈને બેઠી હશે, સદગુરુ સંતો, મહારાજ શ્રી, મહારાજ શ્રી છે એ પાટી ઉપર બિરાજમાન હશે, વિહારીલાલજી મહારાજ છે જ હામળું શરીર, પણ મહારાજ શ્રીની પ્રતિભા એવી, અને 1000 સંતોથી વધારે સંતો બેઠા હોય, બ્રહ્મચારીઓ, પાર્ષદો, અને સભાની અંદર કથા વાર્તા થતી હશે, આવો માહોલ, અને એમાં એક વિદ્વાન બ્રાહ્મણ આવી મહારાજ શ્રીને પગે લાગ્યા, સભાને પ્રણામ કર્યા. મહારાજ શ્રી હશે જામ આવકાર આપીને આગળ બેસાઈ રહ્યા કે આવો આવો બધું બેસો. એમ કથા ચાલતી હતી, કથા પૂરી થઈ એટલે ભૂદેવે કહ્યું કે મહારાજ શ્રી, મારે એક આપના સંપ્રદાય સંબંધી પ્રશ્ન પૂછવો છે. એટલે મહારાજ શ્રી, એમણે આમ વિદ્વાન સંતો બધા બેઠા હતા એમની સામે જોયું, કારણ કે પ્રશ્ન ઉત્તર તો સંતો કરવાના હોય. એટલે ધુરંધર વિદ્વાનો, શાસ્ત્રીઓ, પુરાણીઓ સભામાં બેઠા હતા, એ બાજુ મહારાજે આમ સેજ સામે જોયું સૂચક દ્રષ્ટિએ, એટલે સંતો સમજી ગયા કે મહારાજ શ્રી પૂછે છે કે આ બ્રાહ્મણને પ્રશ્ન પૂછવા દેવો કે નહીં એમ. એટલે સંતોએ મહારાજશ્રીને કહ્યું, મહારાજ એ વિદ્વાન ભૂદેવને જે પ્રશ્ન પૂછવો હોય તે ભલે પૂછે, અમે યથા યોગ્ય જવાબ આપવાની કોશિશ કરશું. એ સમય શાસ્ત્રાર્થનો હતો, સેજે આવડી મોટી સભા હોય, મહારાજશ્રી બેઠા હોય, આખો સંપ્રદાય ભેળો થયો હોય, વડતાલ દેશ આખો ભેળો થયેલો, વડતાલ દેશના જેટલા પણ વિદ્વાન કહેવાય એ બધા શાસ્ત્રીઓ ભેળા થયેલા હોય, એટલે ક્રીમ બધું આખા સંપ્રદાયનું ત્યાં ભેળું થયું હતું. અને એમની વચ્ચે પ્રશ્ન પૂછાય અને જો પ્રશ્નનો જવાબ ન આવડે તો સંપ્રદાયની કેવડી મોટી નામોશી થાય. અને એ સમય પ્રમાણે તો પ્રશ્નનો સંતોષકારક જવાબ આપે અને શાસ્ત્રીય રીતે જવાબ આપી શકે તો બરાબર, નહીતર પછી સંપ્રદાય માટે પણ એક ક્વેશ્ચન માર્ક થઈ જાય. એટલે સંતોએ કહ્યું કે મહારાજશ્રી, અમને કંઈ વાંધો નથી, અમે બધા જવાબ આપશું. એ ભૂદેવને જે પ્રશ્ન પૂછ્યો હોય તે ભલે પૂછે. એટલે ભૂદેવે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એવું લખે છે કે અમારો મત છે એ વિશિષ્ટાદ્વૈત મત છે, એટલે તમે વિશિષ્ટાદ્વૈત મતના સંતો છો, અને વિશિષ્ટાદ્વૈત મતને અનુસારે આત્મા અને અક્ષર આ બંને પરમાત્માનું શરીર કહેવાય છે. તો કે બરાબર. હવે પ્રશ્ન એ છે કે આત્મા અને અક્ષર જો પરમાત્માનું શરીર કહેવાતું હોય તો આત્મા અને અક્ષર એ બંને અવિનાશી છે, અને શરીર હોય એ તો વિનાશી હોય, એ નાશવંત હોય. તો આત્મા અને અક્ષર એ બંને પરમાત્માનું શરીર કેવી રીતે થઈ શકે? આ પ્રશ્ન છે. કરો સમાધાન. હલો, સમાધાન કરો. એમ ને, મહારાજે એ વિદ્વાન ભૂદેવનો પ્રશ્ન સાંભળી અને બધા શાસ્ત્રીઓ હતા એ મંડ્યા થોથા ખોલવા, ભાષ્ય ખોલ્યા અને આ ખોલ્યું તે ખોલ્યું અને બધાએ જવાબ આપવાનો પ્રયાસ કર્યો. એમાંથી એક શાસ્ત્રી હતા, એમણે કદાચ એવું જવાબ આપ્યો કે એ તો બહુ સીધી વાત છે કે શ્રુતિએ એવું કહ્યું છે, વેદમાં એવું કહ્યું છે કે યસ્ય અક્ષરમ શરીરમ, અક્ષર છે એ જેનું શરીર છે, એટલે અક્ષર છે એનું શરીર થઈ ગયું, શ્રુતિએ કહી દીધું એટલે વેલિડ. કે બીજું શું એમાં પ્રશ્ન હોય? કે વેદમાં ન કહ્યું હોય અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું હોય, રામાનુજાચાર્ય કહ્યું હોય તો ક્વેશ્ચન માર્ક, પણ વેદની અંદર કહી દીધું યસ્ય પૃથ્વી શરીરમ યસ્ય અક્ષરમ શરીરમ, અક્ષર છે એ જેનું શરીર છે, તમામ બધા જ આવરણો છે બધા શરીર છે એવું કહ્યું છે. એટલે ભૂદેવ કે એ તો કહ્યું છે, એ તો મને ખબર છે કીધું છે એ, પણ થાય કેવી રીતે, શરીરની વ્યાખ્યા શું? એટલે સંતોએ વળી પાછી શરીરની વ્યાખ્યા કરવાની ચાલુ કરી. એમાં ન્યાય પ્રમાણે કોઈ સંત બોલ્યા હશે કે ભોગાયતનમ શરીરમ, ભોગ ભોગવવાનું જે સાધન છે એને શરીર કહેવાય. એટલે પેલા વિદ્વાન બ્રાહ્મણે પાછો પ્રશ્ન પૂછ્યો કે ભોગ ભોગવવાના સાધનને જો શરીર કહેવાય તો અક્ષર અને આત્મા એ બંને પરમાત્માનું જો શરીર હોય તો પરમાત્મા છે અક્ષર અને આત્મા વડે કરીને ભોગ ભોગવે છે, આનો અર્થ આવો થાય કે આવું જ થાય ને? તો પરમાત્માને ભોગ ભોગવવા માટે આત્મા અને અક્ષરની જરૂર પડે ખરી? એ તો પૂર્ણ કામ છે, એ તો આપ્ત કામ છે, અને પૂર્ણ કામ પરમાત્માને ભોગ ભોગવવા માટે જો શરીરની જરૂર પડતી હોય તો એ શરીરને આધીન થઈ ગયા કહેવાય. પરમાત્મા કોઈને આધીન ન હોય, પરમાત્માને આધીન બધું જ હોય, એટલે તમારો ઉત્તર છે એ સંભવ્ય નહીં. વળી પાછું ક્યાંકથી કોઈ ગોત્યું તો કે ધર્મ સાધનકમ શરીરમ, કે ધર્મને સિદ્ધ કરવા માટેનું સાધન કોઈ હોય તો એ શરીર છે. તો કે પરમાત્મા છે એ પોતે જ, એમના આધારે તો તમામ ધર્મો રહ્યા છે. પછી વર્ણાશ્રમના ધર્મ ગણો કે એકાંતિક ધર્મ ગણો, એ તમામ ધર્મ છે પરમાત્માના શરીર, પરમાત્માને આધારે રહ્યા છે. તો પરમાત્માને તો કોઈ ધર્મ સાધવાની જરૂર જ નથી. જ્યારે પરમાત્માને કોઈ ધર્મ સાધવાની જરૂર નથી તો એમનું શરીર છે એમની પણ એમને જરૂર નહીં પડે. આત્માને જીવાત્માને મુક્તિને માટે ધર્મ સાધવાની જરૂર છે, એટલા માટે એમને શરીરની જરૂર છે. આવી રીતે ઘણી બધી ચર્ચાઓ ચાલી. વિદ્વાન બ્રાહ્મણ કોઈ રીતે માન્ય નહીં. સંતોએ રામાનુજ ભાષ્યના આધારે ઘણી બધી ટ્રાય કરી લીધી, લાંબુ ચાલ્યો શાસ્ત્રાર્થ. આ બાજુ ચારેય બાજુ વાતો પ્રસરી ગઈ કે આવી રીતે એક બ્રાહ્મણ આવ્યા છે અને ભૂદેવ આવીને પ્રશ્નો પૂછે છે અને સંતો જવાબ નથી આપી શકતા. હવે તે દિવસે આટલા બધા સંતો ભેળા થયા હોય એટલે સહેજે બધાને અલગ અલગ સેવાઓ સોંપાઈ ગઈ હોય, એમાં જૂનાગઢના સંતોને રસોડામાં સેવા હતી. એટલે નારણદાસ સ્વામીને રસોડામાં, અહીંયા સભા ચાલે અને સંતો ત્યાં સેવામાં, નારણદાસ સ્વામીને બધા સંતોને સમાચાર મળ્યા કે આવી રીતે સભાની અંદર એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યો છે અને પ્રશ્ન પૂછે છે અને કોઈથી ઉત્તર થતો નથી અને સંપ્રદાયનું નાક કપાય એવી સ્થિતિ છે અત્યારે. એટલે નારણદાસ સ્વામીને આમ તરત અકળાણા, એનેમથી એવો વળી શું પ્રશ્ન છે. એટલે એ રસોડામાંથી એ સભામાં આવ્યા, પણ હવે સભામાં શાસ્ત્ર ચાલે એટલે વચ્ચે તો બોલાય નહીં, પણ સ્વામીને આમ બેચેની થાય. ઘડીક વાર સભામાં આમ ઊભા રહ્યા એટલે સ્વામીને ખબર પડી કે પ્રશ્ન મૂળ આ છે કે આત્મા અને અક્ષર એ ભગવાનનું શરીર કેવી રીતે હોઈ શકે. કારણ કે આત્મા અને અક્ષર અવિનાશી છે, પરમાત્મા પણ અવિનાશી છે, બંને એક જ તત્વ છે, અને શરીર હોય એ હંમેશા વિલક્ષણ હોય, શરીર નાશવંત હોય, તો આત્મા અને અક્ષર છે એ પરમાત્માનું શરીર કેવી રીતે હોઈ શકે. સંતો પ્રયાસ કરે છે, જવાબ થઈ શકતો નથી, નારણદાસ સ્વામી બોલી શકતા નથી. વળી પાછા એ રસોડામાં ગયા કે થઈ જશે હમણાં થોડી વારમાં. વળી ત્યાં જાય તો એમ મનમાં થાય કે નહીં ને ઉત્તર નહીં થાય અને નાક કપાશે તો આપણું. એટલે વળી પાછા આવ્યા. આમ એક બે વખત ગયા આવ્યા, પાછળ બેચેનીપૂર્વક ઊભા રહ્યા. મહારાજશ્રીની નજર પડી કે આ સાધુ આવી જા કરે છે, બેચેન છે, એને કંઈક કહેવું છે પણ કહી શકતા નથી. એટલે વિહારી લાલજી મહારાજે આજે ચર્ચા ચાલતી તેને એક મિનિટ ઉપર ઓલા સાધુને કંઈક કહેવું લાગે છે કે જૂનાગઢવાળા સ્વામી તમારે કંઈક કહેવું છે. એટલે નારણદાસ સ્વામી બે હાથ જોડીને બોલ્યા, મહારાજશ્રી હું તો અભણ સાધુ છું, મને જાજી ખબર ન પડે, પણ મહારાજ વચનામૃતમાં આનો જવાબ આપી ગયા છે એટલી મને ખબર છે કે એ પ્રથમ પ્રકરણના 64મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું છે કે આત્મા અને અક્ષર એ બંને પરમાત્માનું શરીર કેવી રીતે છે. તો કે આત્મા છે અને અક્ષર છે એ પરમાત્માની આગળ અધીન થઈને વર્તે છે, આધીનપણું છે. આત્માને વિશે અને અક્ષરને વિશે પરમાત્માનું વ્યાપ્યપણું છે. આત્માને વિશે અને અક્ષરને વિશે પરમાત્માની આગળ અતિ અસમર્થપણું છે. પરમાત્મા જેટલા સમર્થ છે એટલો આત્મા અને અક્ષર એ બંને સમર્થ નથી, એમની આગળ તો અસમર્થ છે. પરમાત્મા જેટલામાં વ્યાપી શકે છે એ બધાની અંદર અક્ષર છે વ્યાપી શકે છે, પણ પરમાત્માને વિશે અક્ષરની વ્યાપ્તિ નથી. પરમાત્માની આગળ અક્ષર અને આત્મા એ બંને દાસ ભાવે રહે છે, આધીન ભાવે રહે છે. એટલે આધીન પણ શરીર હોય એ હંમેશા આત્માને આધીન રહે છે, શરીરને વિશે આત્મા વ્યાપીને રહે છે. એટલે આત્મા વ્યાપ્ય થાય અને શરીર છે એ વ્યાપક થાય. આત્માની આગળ શરીર છે એ અતિ અસમર્થ છે, કારણ કે જો આત્મા એક નીકળી જાય શરીરની અંદરથી તો શરીર કંઈ ન કરી શકે. જ્યાં સુધી શરીરની અંદર આત્મા છે ત્યાં સુધી જ શરીર સમર્થ છે. એટલે શરીરનું સમર્થપણું છે એ પણ આત્માને આધીન છે, આત્માની આગળ શરીર છે એ અતિ અસમર્થ છે. આવી રીતે જીવ અને અક્ષર, આત્મા અને અક્ષર એ બંને પરમાત્માની આગળ અધીન વ્યાપક અને અસમર્થ હોવાને કારણે એ પરમાત્માનું શરીર થાય, વ્યાપ્ય એ પરમાત્માનું શરીર થાય છે. અને પરમાત્મા છે એ એમના આત્મા થઈ, આત્માના પણ આત્મા, અક્ષરના પણ આત્મા એવા એ પરમાત્મા ઠરે છે. આનો ઉત્તર મહારાજે વચનામૃતમાં આપ્યો છે. ત્યાં તો ઓલો બ્રાહ્મણ હતો ને, એ રાજી રાજી થઈ ગયો, ઊભો થયો કે મહારાજ હવે ઉત્તર થયો, કે એ આ તમારા વચનામૃત વાંચી અને એમાંથી જ આ પ્રશ્ન લઈ અને તમારી આગળ મૂક્યો હતો, કે તમારા જ વચનામૃતમાં તમારા જ ભગવાન સ્વામિનારાયણે આનો જવાબ આપેલો છે અને તમે બધા સંતો છે એ બીજા શાસ્ત્રોમાં ખોળતા હતા. કે મહારાજ શ્રી રાજી થયા, મહારાજ શ્રીએ નારણદાસ સ્વામીને પાસે બોલાવ્યા, રાજી થઈ અને મહારાજ શ્રીએ એમને હાર આપ્યો હશે, પ્રસાદી આપી હશે અને મહારાજ શ્રી બોલ્યા કે તમે સાધુરામ અભણ છો પણ અનુભવી બહુ છો. હવે તત્વજ્ઞાનના વચનામૃતો તો એવા છે કે ભણેલા વાંચે ને તોય તેમને અઘરા પડે. અને નારાયણદાસ સ્વામી એમણે આવો શાસ્ત્રીય પ્રશ્ન અને તત્વજ્ઞાનનો પ્રશ્ન પણ વચનામૃતના અભ્યાસે કરીને, મોટા સંતોની કૃપાએ કરી અને એમના જીવનની અંદર એ સિદ્ધાંતોની ક્લેરિટી એટલી બધી થઈ ગઈ કે એ વિદ્વાનોને પણ ઉત્તર આપી શક્યા. મહારાજશ્રીએ, એ વિદ્વાન બ્રાહ્મણ ગયા હશે, પછી મહારાજશ્રીએ સભાને ટકોર કરી, સંતોને ટકોર કરી કે હે મહાપુરુષો, તમે ઘણા બધા શાસ્ત્રો વાંચો છો, ભણો છો, મનન કરો છો, ચિંતન કરો છો, પણ આજથી છે ને વચનામૃત અવશ્ય વાંચજો, એ નિયમિતપણે વાંચજો. આ અભણ સાધુ વચનામૃતનો અભ્યાસ કરે છે, રામાનુજ ભાષ્ય ભણ્યા નથી, પણ વચનામૃતની અંદર રામાનુજ ભાષ્યના તમામ અર્થો સ્વામિનારાયણ ભગવાને કરી દીધા છે. વચનામૃતની અંદર સાધનાનો એક પણ માર્ગ ભગવાન સ્વામિનારાયણે બતાવવાનો બાકી નથી રાખ્યો. તત્વજ્ઞાનની રીતે પણ વચનામૃત પૂર્ણ છે, સાધનાના માર્ગની રીતે પણ વચનામૃત પૂર્ણ છે. એટલે ગોપાળાનંદ સ્વામી એમ કહેતા કે આ વચનામૃતથી બારું અધ્યાત્મની અંદર કશું જ નથી, વચનામૃતની અંદર સર્વ સમાવિષ્ટ છે. અને મહારાજે આ બધું આપણને આપતા ગયા છે અને આપણને જ એમની ખબર નથી. આપણને સમયે જો યાદ ન આવે કે મહારાજ આનો ઉત્તર કરતા ગયા છે, એટલે બધા શાસ્ત્રીઓ બિચારા આમ નીચું મોઢું રાખી અને આ સાંભળતા હતા કે વાત સાચી છે. છેલ્લે મહારાજશ્રી એવું બોલ્યા કે આ સંતો અને મહારાજ છે, નંદ સંતો, એ આપણને અણમોલ વારસો આપી ગયા છે, એનું આપણે જતન કરીએ. આ જૂનાગઢવાળા અભણ સાધુ, એ વચનામૃતના પ્રખર અભ્યાસી, એણે આજ આપણી લાજ રાખી, કે એણે આજ આપણી લાજ રાખી, નહીંતર આપણું નાક કપાઈ જાય. કેવડી મોટી વાત છે. સંપ્રદાય, મહારાજ, મહારાજશ્રી, તમામ સંતો, એ બધા ખાલી એક જ પ્રશ્નનો જવાબ આપણને લાગે બહુ સહેલો, નાનો, પણ એમ છતાંય એ સમયે જે સ્ફુરી આવવો અને એ વખતે જે થવું, નહીંતર વચનામૃત કંઈ સંતોએ ન વાંચ્યા હોય એવું ન હોય. જે શાસ્ત્રાર્થમાં બેઠા હતા એ બધા શાસ્ત્રી સંતોએ વચનામૃત તો વાંચ્યું જ હોય અને એમને ખબર પણ હોય એ વચ, બસ ટાણે યાદ ન આવે. એટલે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી બહુ સરસ કહે છે. સ્વામી કહે કે બે પ્રકારની બુદ્ધિ છે, એક તીક્ષ્ણ બુદ્ધિ, શાર્પ બુદ્ધિ, અને બીજી પવિત્ર બુદ્ધિ. પવિત્ર બુદ્ધિ છે એ ભગવાનને માર્ગે આગળ ચાલવામાં કામ આવે છે, અને શાર્પ તીક્ષ્ણ બુદ્ધિ છે એ શાસ્ત્રોના રહસ્ય સમજવામાં કામ આવે છે. તીક્ષ્ણ બુદ્ધિ તો એક્સરસાઇઝથી થઈ શકે કે બહુ મનન ચિંતન કરીએ એટલે તીક્ષ્ણ થઈ જાય બુદ્ધિ, પણ પવિત્ર બુદ્ધિ છે એ એક્સરસાઇઝથી નથી થતી, એ સંતોના આશીર્વાદથી થાય છે, એ સેવાથી થાય છે, એ રાજીપાથી થાય છે. જેટલો રાજીપો વધારે, જેટલું સેવાનું અંગ વધારે, એટલી બુદ્ધિ પવિત્ર થાય. એટલે શાસ્ત્રની અંદર જે રહસ્ય પડ્યા છે એ રહસ્ય પવિત્ર બુદ્ધિએ કરીને સમજાય છે, એ તીક્ષ્ણ બુદ્ધિએ કરીને નથી સમજાતા. અમે અમેરિકા હતા ત્યારે એક હરિભગત મળવા આવ્યા હતા, બહુ સરસ વાત કરી એમણે કે ત્યાં અમેરિકનોમાં પણ પ્રભુપાદ ભક્તિવેદાન સ્વામી ત્યાં ગયા અને એને ભક્તિનો નાદ ગુંજાવ્યો. એમાંથી એક અમેરિકન, એ 25-30 કે 35 વર્ષનો હશે, કે એ દરરોજ મંદિરે જાય અને ગીતાનું વાંચન કરે. ઇંગ્લિશમાં પ્રભુપાદના ગીતા ઉપર લખેલી બુક હશે, એ બુકને વાંચતા હશે. પછી એના યોગમાં એક 50 વર્ષના બીજા અમેરિકન આવ્યા અને એમણે એવું પૂછ્યું કે મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો એમ. એટલે આમણે એવું કહ્યું કે તું આ ગીતાનું વાંચન કરજે, તને ભગવાનનો સાક્ષાત્કાર થશે. એમણે ગીતા આપી, પેલા ભાઈ વાંચી, પછી એમાં કંઈ સમજાણું નહીં કારણ કે ગીતામાં તો પહેલું વહેલું એને બિચારાને શું સમજાય. એટલે થોડા દિવસ પછી એ બંને વળી પાછા મળ્યા હશે, એટલે પેલા ભાઈએ કહ્યું કે મેં વાંચ્યું ખરું પણ મને કંઈ સમજાણું નહીં. એટલે આમણે એમ કહ્યું કે એમ નહીં સમજાય, કે તો એમના માટે તારે રડવું પડશે. સાંભળજો, ગીતાને સમજવા માટે તારે રડવું પડશે. તું રડીશ ને ગીતાની આગળ, આ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત છે. અને તારે ઘણા બધા બીજું સમજે પછી, એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની આગળ તારે રડવું પડશે, કે તું રડીશ ને પછી તને બધું સમજાશે. કે અને પછી ઓલા ભાઈને એ વાત લાગી ગઈ, મનાઈ ગઈ, એ ઘેરે જઈ અને રીતસરના રડે, આંખમાંથી આંસુડા જાય કે હે પ્રભુ મને તમારી ગીતા એમનું જ્ઞાન કરાવો. અને આવું દિવસો સુધી ચાલ્યું. અને પછી એ ગીતાને હાથમાં લઈ અને પછી એ જે વાંચે અને એમાંથી પછી એમને જે સમજાવવા માંડ્યું, હવે ભોગ પ્રધાન દેશની અંદર એમને ક્યારેય ગીતા વાંચેલી પણ નહીં, અને એમને જો એવી ભક્તિ હૃદયમાં ઉદય થઈ, એ રડી અને પોતે પોતાની બુદ્ધિને પવિત્ર કરી, સત્પુરુષોના આશીર્વાદ મેળવ્યા અને ગીતાનું જ્ઞાન છે એમને સ્ફુરવા માંડ્યું. પછી ઘણા દિવસો પછી વળી પાછા એ બંને મળ્યા, એમણે પૂછ્યું કે હવે સમજાય છે? તો કે હવે તો મજા પણ એવી આવે છે ને સમજાય છે પણ એવું, કે તમે મારો આમ કે બેડો સુધારી દીધો, એમ બહુ સુધારી દીધો. શાસ્ત્ર છે એ તીવ્ર બુદ્ધિથી જેટલા નથી સમજાતા એના કરતાં પણ વધારે પવિત્ર બુદ્ધિથી સમજાય છે. નારણદાસ સ્વામી એ એટલા બધા શાસ્ત્રના અભ્યાસી નહોતા, છતાં પણ આજે એમણે સભા જીતી. ગોપીનાથ પુરાણી સ્વામી એ તો એવા વિદ્વાન પણ હતા અને પવિત્ર બુદ્ધિવાળા હતા, સંતોનો વિશેષ રાજીપો એમની ઉપર હતો અને એમણે કાશીમાં જઈને શાસ્ત્રાર્થ જીત્યો, એ તો સમજી શકાય. પણ સદગુરુ નારણદાસ સ્વામી એ પોતે અભણ સંત, અને અભણ સંત હોવા છતાં પણ આજે એમણે એક વિદ્વાનની આગળ સભા જીતી. એ બાલમુકુંદા સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, યોગેશ્વરદા સ્વામી, મોટા સંતો, એમના બધાના આશીર્વાદ, એમની બધાની સેવા અને એમના આધારે એમને જે પવિત્ર બુદ્ધિ થઈ અને એમણે જે વચનામૃતોને સમજ્યા અને એ વચનામૃતોના અઘરામાં અઘરા પ્રશ્નો, એમના જવાબ એમને એમણે સમજ્યા અને સમજીને એમણે જ્યારે જવાબ આપ્યા એટલે સભા જીતાણી. આપણે સભા જીતવા માટે તો નહીં, કારણ કે હવે એવું કદાચ આવે પણ નહીં. હવે આખો માહોલ બદલાઈ ગયો છે. હવે જે પણ શાસ્ત્રાર્થ થાય છે એ વોટ્સએપ માધ્યમથી થાય છે. કોકને કંઈક તુક્કો હુજે એટલે વળી પાછું વોટ્સએપમાં જવા દે કે ભગવાન સ્વામિનારાયણે આ આ આ આ આટલું આટલું બરાબર નથી કર્યું કે એમ. અને પછી વોટ્સએપ વાર ચાલે, યુટ્યુબ વાર ચાલે, સોશિયલ મીડિયા વાર ચાલે, સાયબર વાર કહેવાય ને એ ચાલે. પહેલાં શાસ્ત્રાર્થ ચાલતો હતો, આમને સામને ભેળા બેસતા હતા અને ચાલતું હતું. હવે આવું ચાલે છે. અને આપણે ક્યાં જવાબ આપવાની જરૂર તો નહીં પડે, પણ એના કરતાંય વિશેષ કે આપણને જે મળ્યું છે એમની અંદર મહારાજે જે કહ્યું છે એ આપણને જેટલી સ્પષ્ટતા થાય એટલું આપણું અને મહારાજની સાથેનું મેચિંગ છે એ થતું જાય. મહારાજના સિદ્ધાંતો સમજાય એટલે મહારાજ સમજાય, મહારાજનું વ્યક્તિત્વ સમજાય અને મહારાજની સાથે આપણી રુચિ, સ્વભાવ એ બધું મેચ થતું જાય. મહારાજનો મહિમા વધારે ને વધારે સમજાતો જાય. એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સદગુરુ નારાયણદાસ સ્વામી જેવી રીતે વચનામૃત, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય વગેરે સંતોએ રચેલા ગ્રંથો એમનો અતિશય અભ્યાસ કરી સાથે સેવા, સ્મરણ અને મોટા સંતોના આશીર્વાદથી, પવિત્ર બુદ્ધિથી એમને શાસ્ત્રોના, સંપ્રદાયના, મહારાજના સિદ્ધાંતોને ગ્રહણ કરી અને પોતાના જીવનમાં ઉતાર્યા, એવી જ રીતે અમને સૌને એવું કરવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વં હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.